નારાયણ શ્રવણ કરી રહ્યા છીએ. અનંત કોટી બ્રહ્માંડ ધારો નંતોપી એ સ્વયં, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ ભૂમંડળમાં પધારી પોતાના સ્વરૂપનું ઓળખાણ કરાવી મહારાજ પોતાના ધામના અધિકારી મમુક્ષુને બનાવે છે. અને એ મહારાજનું જ્યારે મહાત્મા આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પોથીશ્રી અને વક્તાશ્રીના પૂજનમાં આપણે સૌ સાથે જોડાઈશું. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃત્તા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયં કૃષ્ણઃ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે પ્રાતઃસ્મરણીય સંતો, કથાના યજમાન શ્રી પ્રવીણભાઈ કામલિયા, મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ વગેરે યજમાન પરિવાર, સાથે ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે કથાનો લાભ લઈ રહેલા સર્વે ભગવદ્ ભક્તજનો, જય સ્વામિનારાયણ. વાસુદેવ મહાત્માની કથામાં નારદજીને ભગવાન નારાયણનું દિવ્ય દર્શન થયું. એમ હાલો તો પૂછી લઈ શું આવ્યું ગઈકાલે. એક પછી એક બરાબર છે. નારદજીની સ્તુતિ ચાલે છે. ભગવાન નારાયણનું દિવ્ય દર્શન થયું. નારદજીના હૃદયમાં અતિ આનંદ થયો. આંખમાંથી આંસુડા વહેવા માંડ્યા. રોમાંચિત ગાત્ર થયા. રૂવાડાઓ બેઠા થયા. પછી ભગવાને નારદજીને પૂછ્યું, સ્વાગત કર્યું. કેમ છે નારદજી, કંઈ રસ્તામાં તકલીફ તો નહોતી પડીને? આટલા જે અમૃત વચનો સાંભળ્યા અને નારદજીના હૃદયમાં જે ભાવ થયો હતો, એ ભાવમાંથી ભગવાનની સ્તુતિ એ થવા માંડી. નારદજીએ જ્યારે સ્તુતિ કરી એ વખતે એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ રૂપે જે દર્શન આપતા હતા એ વળી પાછા નારાયણ રૂપે દર્શન આપવા માંડ્યા, મૂળ સ્વરૂપે. કારણ કે સ્તુતિ ભાગની અંદર જે વર્ણન આવે છે એ વર્ણન એવું કહે છે. આગળ ભગવાને નારદજીના સંકલ્પ અનુસારે શ્રી કૃષ્ણ નારાયણ રૂપે દર્શન આપ્યા, જયા, રમા, લલિતા વગેરે મુક્તોના પણ દર્શન કરાવ્યા. હવે સ્તુતિ ભાગની અંદર જે આવે છે કે આનંદના આધારે નારદજીના હૃદયમાંથી જે સ્તુતિ રૂપે શબ્દો સરી પડ્યા, સૈષા આનંદસ્ય મીમાંસા ભવતી, કે ભગવાનનો આનંદ જે થાય છે એની મીમાંસા થવી જોઈએ. મીમાંસા એટલે કે આજે કેટલો આનંદ થયો, કેવો આનંદ થયો, ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ. ભગવાનની આજે પૂજા કરી તો આજે આટલો આનંદ થયો, ગઈકાલે આટલો થયો હતો, જો એ આનંદની મીમાંસા કરવામાં આવે. કેવો આનંદ થયો હતો કે ગઈકાલે તો અતિ આનંદ થયો અને આજે તો કે થોડોક ઓછો થયો કા થોડોક વધારે થયો. ઋષિ મુનિઓ એમને જ્યારે કોઈ પણ દિવ્ય અનુભૂતિ થાય તો પછી એ મુનિઓ એકબીજાની સાથે વિચાર વિમર્શ કરી અને આનંદની મીમાંસા કરતા. એટલે શ્રુતિની અંદર એમ કહેવાયું કે સૈષા આનંદસ્ય મીમાંસા ભવતી, કે એક ઋષિ એમ કહે કે આજે મને આવી અનુભૂતિ થઈ, આજે મને ધ્યાનમાં અતિશય તેજના દર્શન થયા અને તેજ આવું હતું એમ. એમ આપણને પણ ભગવદ અનુભૂતિ જે પણ થાય છે એમની મીમાંસા થવી જોઈએ. ગઈકાલે આપણે વાત કરતા હતા ને કે પુરાણી સ્વામીને જે પણ સ્વપ્ન આવતા એ લખતા એમ, એમણે એ રીતે મીમાંસા કરી. અને આપણે જ્યારે આવ્યું ત્યારે અનુભવ્યું, અનુભવ્યા પછી વળી પાછા ભૂલી ગયા. અને પછી આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન, તમે અમને કોઈક દિવસ તમારા સ્વરૂપનું, એવા સ્વરૂપનું દર્શન કરાવો. ભગવાને કહેતા હશે ઘણી વખત કરાવ્યું પણ તમારા સમજવામાં એ સ્વરૂપ પરિપૂર્ણ આવ્યું. આ શબ્દો મહારાજે મધ્યના 13માં વાપર્યા. એટલે જેટલી પણ અનુભૂતિ થાય છે એ અનુભૂતિને જો સંગ્રહિત કરવામાં આવે અને એમના ઉપર મીમાંસા કરવામાં આવે તો ધીરે ધીરે અનુભૂતિ વધતી જાય અને અનુભૂતિ વધારવાની યોગ્યતા પણ આપણને પ્રાપ્ત થતી જાય. નહીંતર લાડકીબાઈને જેમ થયું સમાધિમાં મોકલ્યા પણ લાડકીબાઈને અતિશય ડર લાગ્યો અને હું બળું છું, અવાજ સાંભળી નથી શકાતો. નહીંતર સમાધિમાં ગયા એ તો આત્મા રૂપે ગયા હતા ને, છતાંય કેમ એવું થયું? કારણ કે આપણને અધ્યાસ થઈ ગયો છે, હું દેહ છું, હું દેહ છું. લાંબા સમયથી ઊંધો અધ્યાસ થઈ ગયો છે. એટલે કદાચ આપણને ભગવાન જો એ સુખની અનુભૂતિ કરાવે ને તો પણ લાંબા અધ્યાસને કારણે આપણે એ અનુભૂતિ કરવામાંથી પણ ડરીએ અથવા તો એ અનુભૂતિને યથાર્થ અનુભૂતિ ન થાય. ચંદ્રમા છે એ તો શીતળ અને શાંત જ છે, દર્શન કરવામાં મજા જ આવી રાખે, પણ આંખમાં મોતીઓ હોય એને યથાર્થ ચંદ્રમાનું દર્શન થાય ભાઈ? અરે આંખમાં મોતીઓ ન હોય પણ ક્યારેક આમ આંખના ખૂણેથી આંખને સહેજ દબાવવામાં આવે અને પછી એમ કહેશે કે ચંદ્ર તો બે છે એક નથી, આકાશમાં બે દેખાય, ખબર ને? આમ આવી રીતે આપણે આમ કરીએ તો દ્વિચંદ્ર જ્ઞાન થાય, તો એ જ્ઞાન પણ સત્ય નથી, એ આપણી ઇન્દ્રિયોનો દોષ છે. એમ આપણે લાંબા સમયથી અભ્યાસ કરતા આવ્યા છીએ એના દોષના કારણે પરમાત્માના સુખની યથાર્થ અનુભૂતિ પરમાત્મા કરાવે, છતાં પણ આપણને, આપણે આ કથા સાંભળીએ છીએ, હમણાં થોડોક સમય જશે ને 10-15 મિનિટ અને કથા મધ્ય ભાગમાં એન્ટર થશું, એટલે કોઈક ભગવાનના ભગત હશે, આ શિયાળામાં રીંગણા બહુ સસ્તા મળે એટલે રીંગણા જોકશે, કોઈ ટમેટા જોકશે, અને નહીં જોકતા હોય તો એક એક બીજું વિચારતા હશે. કથામાં બેઠા બેઠા આપણે વિચાર, પર્વતભાઈ હતા એ સાતી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હતા, અને આપણે માનસી પૂજા કરતા કરતા કથા સાંભળતા સાંભળતા લો. કારણ કે આપણને અધ્યાસ જગતની કોરનો થઈ ગયો છે. અધ્યાસ એટલે ઊંધું જ્ઞાન, ઊંધી પ્રેક્ટિસ. નિધિધ્યાસ એટલે સવળી પ્રેક્ટિસ ને સવળું જ્ઞાન જે કરવાનું છે. એ નારદજીને એ આનંદનો અભ્યાસ હતો. અધ્યાસ નહીં, અભ્યાસ. અધ્યાસ અને અભ્યાસ આ બંનેની અંદર ફરક છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ અને અધ્યાસ એટલે ઊંધી પ્રેક્ટિસ, ઊંધું જ્ઞાન. અને એટલે નારદજીને આજે આ દર્શન એ પ્રાપ્ત થયું. અને એ દર્શન પ્રાપ્ત થયા પછી એ આનંદના હૃદય, આનંદ ભરેલા હૃદયમાંથી જે શબ્દો સરી પડ્યા એ શબ્દો એટલે નારદજીની આ સ્તુતિ. હવે ભગવાન નારાયણ સમક્ષ નારદજી સ્તુતિ કરી રહ્યા છે. આપણે 2 શ્લોક ગઈકાલે જોયા હતા, એના પછીનો 17મો અધ્યાય અને 29મો શ્લોક. જોકે હવે તો ડિજિટલ ફોર્મમાં વાસુદેવ મહાત્મ્ય બધાની પાસે આવી ગયું છે, ગઈકાલે અને પરમ દિવસે આપણે ડાઉનલોડ કરી લીધું હશે બધા, અને બધા જ વાંચીને આવ્યા હશે. હોશિયાર વિદ્યાર્થી હોય એટલે આમ દાંત કાઢે છે, એટલે કંઈક ડાઉટફુલ છે. એક શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે સત્ય અને ભ્રમ આ બંને વચ્ચે ભેદ શું છે એમ. છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે તમે જે પણ બોલો છો એ બધું જ સત્ય છે, પણ તમે એમ માનતા હો કે તમે જે બોલો છો એમ જ અમે કરીએ છીએ અને એમ જ અમે માનીએ છીએ અને એ બધું અમને સમજાઈ ગયું છે, તો એ તમારો, અરે અરે, આપણે તો ઠીક છે, પણ આ વાસુદેવ મહાત્મ્યની અંદર વ્યાસ ભગવાન જે આપણને કહે છે એ બધું જ, અને વ્યાસ ભગવાન અને સંતો એમ માની લે કે કાર્તિક સ્વામી એમ માની લે કે નારદજી એમ માની લે કે આ બધું જ અમે કહી દીધું એટલે એ પ્રમાણે બધા જ બધું સમજી ગયા, તો આ બધોય નહીં ને? એકાંતિક ભક્તો પણ છે, સદ એકાંતિક ભક્ત વલ્લભ. ન ડાઉનલોડ કર્યું હોય તો ડાઉનલોડ કરજો. અને વળી પાછું આગળનો ભાગ જે આવે છે બહુ સરસ છે. આજે જે નારદજી સ્તુતિ કરવાના છે એટલી અદ્ભુત સ્તુતિ છે કે કદાચ એમના કારણે ભગવાન શ્રી સ્વામિનારાયણને આ ધામનું વર્ણન અને આમાં જે સ્તુતિની અંદર ભગવાન નારાયણનું વર્ણન છે કે જે એમને અભીષ્ટ છે એવું અહીંયા આવવાનું છે. નિત્યાનામ આત્મનામ નિત્ય આત્મા ચેતન ચેતન ક્ષરાક્ષરેભ્યશ્ચ પરસ્ત્વમ બ્રહ્મ પરમમ હરે. હે હરે, નારદજીએ સંબોધન કર્યું છે, હે હરે, હરિ એવું ભગવાનનું નામ છે. હરિનો અર્થ એવો થાય, હરણાત સર્વ દુઃખાનામ હરિર ઇતિ ઉચ્યતે, કે તમામ દુઃખોને જે હરણ કરે છે એટલે એમને હરિ કહેવાય છે. નારદજીએ અહીંયા ભગવાન નારાયણને હરિ કહી અને સંબોધ્યા. પછી આગળ કહ્યું કે નિત્યાનામ આત્મનામ નિત્ય, જેટલા પણ આ બ્રહ્માંડને વિશે નિત્ય આત્માઓ છે એમાં પણ જે સર્વશ્રેષ્ઠ નિત્ય છે, નિત્ય એટલે શાશ્વત, જેને કાળ ક્યારેય છેદી શકતો નથી એને નિત્ય કહેવાય. આપણું આયુષ્ય કેટલું ભાઈ? લિમિટેડ 50 વર્ષ 100 વર્ષ, ને કોરોના લાગ્યો હોય તો 15 દિવસ. હા તો બરાબર. આપણા શરીરનું આયુષ્ય આટલું છે, આપણું નહીં હો. આપણે તો નિત્ય છીએ, અજર છીએ, અમર છીએ, આપણે આત્મા છીએ. પણ આપણા આત્માના પણ એવા આત્મા, આપણી અંદર જે ચૈતન્ય છે એના પણ જે ચૈતન્ય, ક્ષર અને અક્ષરથી પર એવા પરબ્રહ્મ, હે પુરુષોત્તમ નારાયણ, એ તમે છો. વેદની અંદર બહુ સરસ શ્રુતિ ઉપનિષદમાં આવે છે, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન, કે નિત્ય તત્વો જેટલા પણ છે એ તમામને વિશે જે અતિશય નિત્ય શાશ્વત છે, કારણ કે જ્યારે આપણે બધા નહોતા ત્યારે એ હતા, જ્યારે આ જગતના સ્રષ્ટાઓ એવા ઈશ્વરો નહોતા ત્યારે એ હતા, ધામને વિશે જે મુક્તો છે, અનાદિ મુક્તો છે, એ બધા જ્યારે ભગવાનના સ્વરૂપને વિશે અંતર્ભાવને પામી ગયા હતા તે દિવસે મુક્તો પણ નહોતા, તે દિવસે એક ભગવાન હતા. એટલે નિત્યોના પણ નિત્ય એમ, શાશ્વત, સનાતન છે, છે અને છે, નથી છે છે એવું નથી, છે નથી નથી એવું પણ નથી, છે નથી છે એવું પણ નથી, એ સદાને માટે છે, છે અને છે, ત્રિકાળમાં છે. એટલે પાછા જેટલા પણ ચૈતન્ય છે એ બધાના ચૈતન્ય એટલે એમના આત્મા થયા, આપણા આત્માના પણ આત્મા. મહારાજે વચનામૃતની અંદર આ શ્રુતિ કહી છે, યસ્ય આત્મા શરીરમ આત્માનમ અંતરો યમયતિ સતે આત્મા અંતર્યામ્યમ મૃતઃ, કે આત્માના જે શરીર છે, અક્ષરના પણ જે શરીર છે, અને એ અક્ષરનાને આત્માને આત્માના અંતર્યામી છે અને એમનું નિયમન કરે છે, એ અમૃત છે, એ ક્યારેય મરતા નથી, એ શાશ્વત છે, નિત્ય છે. આત્માના શરીર રૂપે, શરીરી રૂપે આત્મા જેમનું શરીર છે અને એ આત્માના શરીરી છે એ રૂપે જે રહ્યા છે, એવા હે પરબ્રહ્મ પરમાત્મા, ક્ષર અને અક્ષરથી પર તમારો જય હો. યથા વિશુદ્ધિ સિદ્ધિશ્ચ ભક્ત્યા પરમયા તવ તથા નસ્યાન ઋણામન્ય સાધને સ્તપ આદિભિ, કે હે પ્રભુ, ઋણામ લોકોને, આ જગતના જીવોને અન્ય સાધને, તપ આદિક જે બીજા સાધનો કયા છે સત્સંગની અંદર, વ્રત, જપ, તપ, આ તમામ સાધનોથી પણ જેટલી જીવાત્માની વિશુદ્ધિ કે જીવાત્માને સિદ્ધિ પ્રાપ્ત નથી થતી એટલી વિશુદ્ધિ અને એટલી સિદ્ધિ માત્ર તમારી શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે. કોટી કોટી સાધન કરીએ અને જે પ્રાપ્ત ન થાય એ માત્ર તમારા ચરણારવિંદની ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય, તમારી ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય. ભક્તિ છે કલ્યાણકારી છે. અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો વ્યાસ ભગવાનની કલમ છે ને, પરમયા ભક્ત્યા. ભક્તિ બે પ્રકારની છે, એક સાધન ભક્તિ અને બીજી સાધ્ય ભક્તિ, નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ છે એ સાધ્ય ભક્તિ છે. જ્યારે એ પ્રાપ્ત થઈ જાય એટલે ગોપીઓ જેવું થઈ જાય. ગોપીઓને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાન સિવાય બીજું કંઈ દેખાય નહીં. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. કેટલી અતિશય ભક્તિ ભગવાનને વિશે. માખણ વેચવા કે દહીં વેચવા જાય, લ્યો કોઈ ગોરસ, લ્યો કોઈ ગોરસ, એમના બદલે લ્યો કાન, લ્યો કાન. અને પાછું એટલું નહીં, માટલું ઉગાડી અને બતાવે તો અંદર કૃષ્ણ દેખાય. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ગોપીએ એટલે સુધી કહ્યું કે અમારા શરીર પડી જશે અને પછી એ હાડપિંજર જો પડ્યું હશે ક્યાંય અને એ પાંસળીઓમાં અવાજ હશે તો એ હવામાંથી અવાજ જે નીકળશે ને એ ખાલી આમ શું શું શું શું એવો અવાજ નહીં નીકળે, પણ એમાંથી એ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ નીકળે. એમનો આત્મા તો મુક્ત થઈ અને ભગવાનના ધામને પામી ગયો હશે, પણ એમ છતાંય એમના શરીરની અંદર એટલો પ્રભાવ રહી જશે કે એ પ્રભાવથી પણ પાંસળીઓની અંદર કૃષ્ણ કૃષ્ણ સિવાય બીજું કંઈ નહીં નીકળે. આ પ્રેમ લક્ષણ ભક્તિ. આવી ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે, અને એ ભક્તિ પ્રાપ્ત કરવા માટે નવધા ભક્તિ છે જે સાધન ભક્તિ છે. ધીરે ધીરે અત્યારે માળા કરીએ, ભગવાનના સંબંધે સહિત દંડવટ પ્રદક્ષિણા વગેરે કરીએ અને કરતાં કરતાં ભગવાનમાં અતિશય સ્નેહ થઈ જાય. મહાત્મ જ્ઞાન યુગભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અતિશય મહાત્મ જ્ઞાને સહિત જે ભગવાનને વિશે સ્નેહ, એને અમે ભક્તિ માનીએ છીએ. અને નારદજી પણ ભક્તિના આચાર્ય છે. ભગવાનના સ્વરૂપના દર્શન કરી અને એમના હૃદયમાંથી અતિશય ભક્તિ પ્રગટ થઈ, અતિશય હેત પ્રગટ થયું. બધે આવ્યું ને આગળ, ભૂરી હર્ષશ્ચ જાયતે, અતિ આનંદ જાયતે, અત્યધિક આનંદ અભૂત. અને છેલ્લે તો ત્યાં સુધી આવ્યું કે સુખ સંભૃતો અભૂત, સુખથી ભરાઈ ગયા, આનંદથી ભરાઈ ગયા. ભક્તિ છે આનંદ ઉપજાવનારી છે, જીવાત્માને વિશુદ્ધ કરનારી છે અને સિદ્ધિને પણ પ્રાપ્ત. સિદ્ધિ એટલે અષ્ટ સિદ્ધિને નવ નિધિ નહીં હો, નહીતર તો આપણે બધા એમના માટે પણ કરીએ. સિદ્ધિ એટલે જેમના માટે આપણે આ શરીર ધારણ કર્યું છે એ સિદ્ધ થાય, એ સિદ્ધિ આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે આ શરીર ધારણ કર્યું છે. અને ભગવાને પણ આપણને આ શરીર એટલા માટે આપ્યું છે. બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ હું, માત્રાર્થમ ભવાર્થમ ચ હ્યાત્મને અકલ્પનાય ચ. આત્માના કલ્યાણને માટે આ શરીર છે આપણને પ્રાપ્ત થયું છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આ બંને શરીર આપણને ભગવાને એટલા માટે આપ્યા છે. એટલે એમનું જો કોઈ અંતિમ લક્ષ્ય હોય, સિદ્ધ કરવા યોગ્ય જો કંઈ પણ હોય તો એ છે પુરુષોત્તમ નારાયણ. એમની પ્રાપ્તિ થાય ભક્તિથી પ્રાપ્તિ થાય છે. પૂર્વે ઋષિ મુનિઓ કેટલું તપ કરી ગયા છતાં પણ જે સ્વરૂપના એમને આંશિક દર્શન ન થયા, એ સ્વરૂપની પ્રાપ્તિ માત્ર એમની ભક્તિ કરવાથી થાય છે. ભજ સેવાયામ, એમની સેવા કરવી. ભક્તિ શબ્દ છે ને સેવાના અર્થમાં છે. નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સરસ ભક્તિનિધિ ગ્રંથની અંદર વર્ણન કર્યું છે કે ભગવાનના ભક્તિ કેવી ભક્તિ કરવી જોઈએ, પ્રગટની ભક્તિ. પ્રગટ ભાવે ભક્તિ કરવી. આપણા ઘરની અંદર આપણે પાંચ સભ્યો છીએ તો છઠ્ઠા સભ્ય મહારાજ. આમ તો પહેલા કહેવાય, છઠ્ઠા ન કહેવાય, હું પણ આપણે હજી એટલેથી તો ચાલુ કરીએ, પછી ધીરે ધીરે એક વખત સભ્ય થશે, સભ્યમાં કંઈક નંબર આવશે તો પછી આગળ બઢતી મળશે એમને. અહીંયા નારદજી એવું કહ્યું કે ત્વયા પરમયા ભક્ત્યા યથા વિશુદ્ધિ સિદ્ધિ સ્યાત નૃણામ તથા અન્ય સાધને હિ, કેવા તો કે તપ આદિભી તથા ન સ્યાત, એવી સિદ્ધિ પણ નથી થતી. જૂના સંતો એવું કહેતા કે પ્રયાસ અતિ મોટો, વિઘાયકનો વડલો અને ફળમાં ટેટા. આ બહુ જૂની કહેવત પણ એટલી સરસ. ઘણી વખત આપણો પ્રચંડ પુરુષાર્થ હોય પણ ઘણી વખત કરવા જેવો પુરુષાર્થ ન કરી શકતા હોય તો ફળ કેવું મળે? પછી આપણને એમ થાય આટલું આટલું કર્યું તો કેમ હજી આમ થતું નથી. હેલો, આટલા વર્ષથી અમે ભક્તિ કરીએ તો કેમ હજી મેળ પડતો નથી? પણ કેવી રીતે કરવી એમાં ક્યાંક આપણે માર ખાઈ ગયા હોઈએ. અરે, મેં દર વર્ષે ચાંદ્રાયણ કર્યું છતાંય હજી આમ જોઈએ એવું અંતઃકરણ શુદ્ધ નથી થતું. આટલા વર્ષથી આ સંતોની કથા સાંભળીએ છીએ, સત્સંગ કરીએ છીએ, છતાંય અંતઃકરણમાં જે મલિન ઘાટ છે એ તો થયા જ કરે છે, પણ કંઈક કરવા જેવું છે ને જેવી રીતે કરવા જેવું છે એ બાકી રહી ગયું છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે પ્રત્યક્ષ પૂજા, ગઈકાલે આપણે વાત કરી હતી, ગદગદ કંઠ થઈ અને રોમાંચિત ગાત્ર થઈ હૃદય ભરાઈ જાય એવી રીતે પ્રગટ ભાવે જો પૂજા થાય તો આ બધા જ દોષો છે નીકળી જાય. એમનામ આપણે ગમે એટલી પૂજા કરીએ તો બીજબળ થાય. સાધન ભક્તિ છે ને, એટલે પરમયા ભક્ત્યા, પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ બધું જ ઝેર જેવું. તેજી એના કરતાં આગળ કહ્યું છે, ત્વદંગ્રી દિવ્ય જ્યોત્સ્નેકા મુમુક્ષુણામ હૃદય સ્થિતમ મહત સંતમસમ હર્તુમ સદ્ય શક્તાસ્તિ સત્પતે. હે સત્પતે, હે સંતોના પતિ એવા પુરુષોત્તમ નારાયણ, સંતોના પતિ, તમારા ચરણારવિંદની એક જ્યોત્સના, જ્યોત્સના એટલે ચરણારવિંદમાંથી નીકળતું તેજ, એનો એક પુંજ, એ જો કોઈ મુમુક્ષુના હૃદયને વિશે પ્રવેશ કરી જાય તો અનાદિ અજ્ઞાન રૂપી, અનંત કાળથી જે અનાદિ અજ્ઞાન રૂપી જીવાત્માને કારણ શરીર વળગ્યું છે એનો તત્કાળ નાશ થઈ જાય. સદ્ય, સદ્ય એટલે તત્કાળ, આમ સેકન્ડ ન લાગે, તત્કાળ એમનો નાશ થઈ જાય. એટલે ગોપીએ એવું કહ્યું હશે કે હે પ્રભુ, જે દિવસથી તમારા ચરણારવિંદનો સ્પર્શ થયો છે તે દિવસથી આ લોકના પંચ વિષય છે ઝેર જેવા થઈ ગયા. ચરણ સ્પર્શ તો આપણે પણ કરીએ છીએ પણ આપણા ચરણ સ્પર્શ કરવામાં અને ગોપીઓએ ચરણ સ્પર્શ જે રીતે કર્યો એ બંનેની અંદર ફરક છે. તબલા આપણે વગાડીએ અને તબલા ઝાકીર હુસેન વગાડે, કંઈ ફરક કે નહીં? આપણે હે, આપણને જણાય નહીં કે શ્રી વલ્લભ સ્વામી વગાડતા હોય ને આપણે ઢબુક ઢબુક કરતા હોય, બેમાં ફરક પડે કે નહીં? એ તરત દેખાય. વચ્ચે થોડાક દિવસ શ્રી વલ્લભ સ્વામી ક્વોરન્ટાઈન હતા ત્યારે અમારે એક ભગત, ભગવાનના ભગત છે બહુ સારા એવા, દરરોજ ભગવાનની પૂજા કરે છે, તો એ તબલા વગાડતા હતા. ચલતી ઉપડે ને બિચારાને થોડુંક તકલીફ પડી જાય, એમ ફરક તો પડી જાય. કેવી રીતે કરવા ને કેવી રીતે વગાડવા એમની અંદર બહુ મોટો ફરક છે. માળા આપણે કરીએ ને માળા જોગી સ્વામી કરે, બેમાં ફરક કે નહીં? કેટલો ફરક. આપણે જમણા હાથે કરીએ છીએ, આપણે પણ આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ જ બોલીએ છીએ, બોલીએ છીએ કે નહીં? આંગળી પહેલી આંગળી અડવા દેતા નથી, ગૌમુખી રાખીએ છીએ, ક્યારેક ક્યારેક આપણે ડોલીએ પણ છીએ, પણ તોય ફરક. કેટલો ફરક? તો કે જમીન આસમાનનો ફરક. અને ફરક કયો? તો કે એ જે કરે છે એમને પ્રગટ ભાવ છે, એમને જ્યારે ચરણ સ્પર્શ કરે છે ત્યારે પણ એમને પ્રગટ ભાવ છે કે પ્રગટ મહારાજ બિરાજે છે, અને અનંત અનંત કોટી મુક્તો એ જેમને સેવા છે એવા મહારાજ, અને એમના ચરણારવિંદમાંથી તેજ નીકળે છે, અને એ મહારાજનો અલ્પ સરીખો સંબંધ થાય તો પણ જીવ મહત પદવીને પ્રાપ્ત કરે છે એવા પુરુષોત્તમ નારાયણ, એ મારા માલિક, એ મારા સ્વામી છે, હું એમનો સેવક છું, એમનો મને સ્પર્શ થાય છે. એક ભગવાનના ભગત હતા કે સ્વામી જ્યારે ધ્યાન કરીએ ને એ ધ્યાન કરવામાં મહારાજને જ્યારે હું ભેટું ત્યારે જેવો આનંદ થાય, રૂવાડા બધા બેઠા થઈ જાય, તો એમને એવું સુખ લીધું કહેવાય. માધવદાસ સ્વામી કરીને સંત થઈ ગયા. માધવદાસ સ્વામીની એક ડાયરી, આપણે કેમ પુરાણી સ્વામીની ડાયરી હતી એમ, માધવદાસ સ્વામીની એક ડાયરી હતી. એ ડાયરીની અંદર એમણે નોંધ કરેલી હશે, એમાં એમણે એવી નોંધ કરેલી લખી છે, મહારાજ સમકાલીન એ સંત, દાસ પંક્તિમાં પ્રથમ સંત, મહારાજે પ્રથમ દાસ સંતમાં દીક્ષા આપી હોય તે માધવદાસ સ્વામીને. કવિ હતા, એમના ઘણા કીર્તનો પણ છે. એ માધવદાસ સ્વામીની ડાયરીમાં સ્વામીએ લખ્યું છે કે મને શ્રીજી મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કરવાનો અવસર 851 વખત મળ્યો છે. હલો, હવે 10-15 વર્ષ કે જે પણ મહારાજની સાથે રહેવાનું થયું હશે, 4-5-10 વર્ષ જે પણ થયું હશે, એ અરસાની અંદર જ્યારે પણ એ મહારાજને મળતા હશે એમાં ચરણ સ્પર્શ, દૂરથી પ્રણામ કરી લેવા એક પ્રણામ છે, પણ ચરણને સ્પર્શ કરવાનો અવસર મળ્યો હોય અને એ એક એક સ્પર્શ એમને યાદ રહી ગયો હશે, એક એક સ્પર્શની અંદર એમને જે સુખની અનુભૂતિ થઈ હશે એ અનુભૂતિ એમને યાદ રહી ગઈ હશે, અને યાદ રહી ગયા પછી એમણે મનન કર્યું છે અને મીમાંસા કરી છે, સૈષા આનંદસ્ય મીમાંસા ભવતી, અને એ 851 વખત મહારાજના ચરણ સ્પર્શ નામ એ કાર્ય લાઈનમાં ઊભા રાખે તો આપણને જેમ જેટલી વખત ભજીયા ખાધા હોય એની બધી વખતના ભજીયાનો ટેસ્ટ યાદ હોય અને બધાને આપણે આમ લાઈન કરીને એને એનાલિસિસ કરીને આખો રિપોર્ટ આપી દઈએ, એવી રીતે માધવદાસ સ્વામી આખો રિપોર્ટ તૈયાર કરી શકતા હશે ત્યારે આવું યાદ રહેતું હશે ને તાપસભાઈ ને. તાપસભાઈ, કેટલી વખત આપણે સંતોના ચરણ સ્પર્શ કર્યા છે? આપણે સ્વામી એટલી બધી વખત કર્યા છે ને યાદ જ નથી આપણને, એટલા બધા અનંત વારે ગણતા નથી એમ, જે ગણે કરતા હોય એ ગણે ને ગણતા હોય. ઘણી વખત તો એટલી સરસ સરસ ફિલોસોફી આવે ભગવાનના ભગત પાસેથી, અમે કરવામાં માનીએ, અમે ગણવામાં ન માનીએ. કેવું કા કોઈક ભગવાનના ભગત એમ જૂના હોય તો એમ કે અમારો હૃદય ચોખ્ખો સામે, બાકી બધું રહેવા દો તમે. આ માધવદાસ સ્વામીનો હૃદય કેટલું શુદ્ધ, અંતઃકરણ કેટલું શુદ્ધ હશે, કેમને એક એક આનંદની મીમાંસા છે. આ તો એક ખાલી ચરણ સ્પર્શની વાત થઈ, એમાં એમણે લખ્યું છે કે મહારાજે કંઈક એમને 450 વખત, મને અત્યારે એક્ઝેક્ટ આંકડો યાદ નથી, એટલી વખત મહારાજના હાથનો પ્રસાદ એમને પ્રાપ્ત થયો છે. મહારાજે ડાયરેક્ટ પીરસ્યું હોય એવું, પછી લાડુ હોય, જલેબી હોય, સાટા હોય, ઉત્સવ સમયા પ્રસંગ હોય, કંઈક 70 કે 80 વખત મહારાજ મને ભેટા છે, અને આ તો લાંબુ લિસ્ટ છે, એવા 8-10 વસ્તુ સ્વામીને યાદ રહી ગઈ છે ને એ લખી છે. ગુરુ મહારાજ પાસે છે ડાયરી. તો દંગરી દિવ્ય જ્યોત્સ્નેયિકા, એકમાત્ર ચરણનો સ્પર્શ થાય અને એની દિવ્ય તેજની જ્યોતિ છે એ મુમુક્ષુના હૃદયને વિશે જાય તો અનંત કાળનું જે અજ્ઞાન છે, કારણ શરીર છે, એનો સદ્ય નાશ થઈ જાય. પણ એ કેવી રીતે? તો કે માધવદાસ સ્વામીમાંથી શીખવા જેવું છે એવી રીતે, ગોપીઓમાંથી શીખવા જેવું છે એવી રીતે. આગળ લખે છે, સર્વે સર્વૈઃ વેદૈઃ ત્વમેવ એજ્ય ઉપાસ્યો જ્ઞેયઃ એવ ચ નિરૂપિતોસી ભગવન સર્વકારણ કારણમ. હે સર્વકારણના કારણ ભગવાન, તમે જ સર્વૈઃ વેદૈઃ તમામ વેદોથી, એજ્ય એટલે પૂજ્ય પૂજા કરવા યોગ્ય, ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય, અને જ્ઞેય એટલે જાણવા યોગ્ય એવા તમે એક જ છો એવું નિરૂપણ કરાયેલા છો. અદ્ભુત શ્લોક છે. હું નારદજી ભગવાન નારાયણને બંને હાથ જોડીને સ્તુતિ કરતા કરતા બોલ્યા છે, સર્વૈઃ વેદૈઃ એજ્ય ઉપાસ્ય જ્ઞેય. વ્યાસ ભગવાને એક સરસ શ્લોક લખ્યો છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. કે જેટલા પણ શાસ્ત્ર છે એ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા હતા, વેદોના વિભાગ જેમણે કર્યા, જ્ઞાના અવતાર કહેવાય. એવું કહે છે, જેટલા પણ શાસ્ત્રો છે આ જગતની અંદર, જેટલા પણ દર્શન છે આ જગતની અંદર, એ તમામ દર્શન તમામ શાસ્ત્રો એમનો અભ્યાસ કર્યા પછી, એમના ઉપર પુનઃ પુનઃ વિચાર કર્યા પછી, એક વખત વિચાર કર્યો એમ નહીં, વારે વારે વિચાર કર્યા પછી, ઇદમ એકમ સુનિષ્પન્નમ, એક એવો નિર્ણય થાય છે. શું નિર્ણય? તો કે ધ્યેયો નારાયણો હરિ, જે નારાયણ ભગવાન છે, જે હરિ છે, એ જ ધ્યેય સ્વરૂપ છે, એ જ ધ્યાન કરવા યોગ્ય છે, એ ઉપાસના કરવા યોગ્ય છે, એ જાણવા યોગ્ય છે. અહીંયા પણ નારદજી એમ કહે છે કે સર્વે વેદોએ ભેળા થઈ અને એક નિષ્કર્ષ કર્યો છે કે તમે જ એક ઉપાસના કરવા યોગ્ય છો. ભગવાન સ્વામિનારાયણને પણ આ જ ઉપાસના ગમે છે. બે ચરણની ઉપાસના છે. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે એ જે મૂર્તિ છે એમને બે ચરણ છે, બે ભુજા છે એમને અષ્ટભુજા, ચતુર્ભુજ, અષ્ટભુજ કે સહસ્રભુજ દેખાતા નથી. બે ચરણની ઉપાસના છે. આજે વાસુદેવ મહાત્મ્ય પણ એ જ કહે છે, નારદજી પણ એ જ કહે છે, સામે એકલા નારાયણ ભગવાન એકલા ઊભા છે. આગળ પાછળની તમામ જે ચેપ્ટર ચાલે છે, ચેપ્ટરની અંદર આગળ જે વર્ણન આવ્યું, એ વર્ણનની અંદર રમા રાધિકા વગેરે ઊભા છે, પણ એ બધા જ સેવા કરવા માટે ઊભા છે. એ સખીઓના ગણથી વીંટળાયેલા ભગવાન નારાયણના સેવક થઈને ઊભા છે. સમર્ચ્ય માનમ, આગલા શ્લોકમાં નારદજીએ જ કહ્યું કે રાધિકા કમલાદિભિહિ અત્યાશ્ચર્ય અતિ આશ્ચર્યપૂર્વક અર્ચનીયાંગરે, જેમના ચરણની સેવા કરે છે. ઉપાસના માત્ર એક, ચાર ચરણની ઉપાસના, ઉપાસનાની અંદર ઉપનિષદોની ઉપાસના જે છે એ માત્ર બે ચરણની ઉપાસના છે, નારાયણની ઉપાસના છે. વાસુદેવ મહાત્મય એ બે ચરણની ઉપાસના એમનું પ્રતિપાદન કરે છે. પાછું એટલું નહીં, એમ કહ્યું કે સર્વૈઃ વેદૈઃ ઉપાસ્યઃ, બધા જ વેદો આ ઉપાસના પદ્ધતિનું નિરૂપણ કરે છે. તો તમને એક પ્રશ્ન થશે કે આ ચાર ચરણની ઉપાસના, આ એ ઉપાસના પુરાણોની ઉપાસના છે. જેટલા પણ આપણા પૌરાણિક ગ્રંથો છે, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, એ તમામ પુરાણોની અંદર ચાર ચરણની ઉપાસનાઓનું નિરૂપણ છે. તો પછી સાચું કયું માનવું, બે ચરણની ઉપાસના સાચી માનવી કે ચાર ચરણની સાચી માનવી? બે સાચી. પણ એમ છતાંય વેદોએ એવું કહ્યું છે કે જ્યારે પ્રામાણ્ય કરવાનું નક્કી થાય ત્યારે વેદ છે એ અપૌરુષેય હોવાથી સર્વશ્રેષ્ઠ પ્રમાણ ગણાય, પુરાણો છે એ સ્મૃતિ ગ્રંથો ગણાય, એટલે એ સેકન્ડ પ્રમાણ ગણાય, અને બાકી બધાના અનુભવો છે એ થર્ડ પ્રમાણ ગણાય. એટલે વેદ છે એમની સાથે કોઈ પણ પ્રમાણ ન આવે. અને ભગવાન સ્વામિનારાયણને એટલે ઉપનિષદોએ જે પ્રતિપાદન કરેલી ઉપાસના છે એ અભિષ્ટ ઉપાસના છે, બે ચરણની ઉપાસના. ઘણી વખત ભગવાનના ભક્તને એવો પ્રશ્ન પણ થાય કે વચના શિક્ષાપત્રીની અંદર 108માં શ્લોકમાં ભગવાન પોતે ઉપાસનાની વાત કરે છે. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નહ સર્વાવિર્ભાવ કારણમ. સર્વ આવિર્ભાવ એટલે કે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. અહીંયા પણ એમ કહ્યું ને, સર્વ કારણ કારણમ. એવા સ શ્રી કૃષ્ણ, સહ એટલે એ જે અક્ષરધામને વિશે, મહાતેજને વિશે બિરાજમાન છે એ શ્રી કૃષ્ણ. અહીંયા પણ શ્રી કૃષ્ણ શબ્દથી કહ્યા, પણ એ જે નારાયણ તત્વ જે કહેવાય છે, જે તમામ અવતારોને ધરે છે, એમના થકી તમામ અવતારો સંભવે છે, એ નારાયણ તત્વ ભગવાન પુરુષોત્તમ, એ જ અમારા ઉપાસ્ય ઈષ્ટદેવ છે, એ અમારા ઉપાસ્ય ઈષ્ટદેવ છે. આપણે આગળ વાત કરતા હતા ને, એક જ સરખા નામ છે ને, એટલે કન્ફ્યુઝ થઈ જવાય. સંતોએ દરેક જગ્યા ઉપર આપણા પર અતિ કૃપા કરી અને ટાંક મૂકતા ગયા છે. મોટી શિક્ષાપત્રી સતાનંદ સ્વામીએ આ શ્લોકના ભાષ્ય કર્યા પછી છેલ્લે આ શબ્દો લખ્યા છે, યહ સાક્ષાત ભગવાન ક્ષરાક્ષર પરહ, જે સાક્ષાત ભગવાન છે, ક્ષર અને અક્ષરથી પર છે, કૃષ્ણ સહ અક્ષરધામમાં બિરાજમાન એવા જે કૃષ્ણ છે, એવ સ્વયં એ પોતે જ ભક્તો ધર્મત આસ ભૂરી કૃપયા શ્રી સ્વામિનારાયણ. ધર્મ અને ભક્તિ દેવી થકી અતિ કૃપાથી એ શ્રી સ્વામિનારાયણ ભગવાન રૂપે અત્યારે પ્રગટ બિરાજે છે. હજી એના કરતા આગળ લખ્યું, માનુષ્યમ ભુવિ નાટયન નિજજના આચાર્યત્વ ધર્મે સ્થિત, કે મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર નરનાટક કરતા થકા પોતાના આશ્રિતોના આચાર્ય ધર્મમાં રહેલા એવા કૃષ્ણમ પ્રાહ પરોક્ષવત. પરોક્ષ શબ્દથી એટલે કે એ સહ શ્રી કૃષ્ણ એમ કહ્યું ને, સહ એટલે જે ધામમાં જે છે એ, એમને પરોક્ષ રૂપે એમને કહ્યા છે. તતો તતઃ અન્ય સોસ્તિ યત્સહ સ્વયં, એ એનાથી અલગ નથી, ન તતો અન્યત. એટલે અક્ષરધામમાં સહ અયમ સોયમ સ્વામિનારાયણો વિજયતે તમામ. સતાનંદ સ્વામી વચનામૃતની અંદર પણ જ્યારે મહારાજ પુરુષોત્તમપણાની વાત કરે, પછી છેલ્લે સંતો એવું લખે કે એ જે વાત કરી પુરુષોત્તમ નારાયણની, એ પરોક્ષપણે જે કહ્યા છે શ્રીકૃષ્ણ નારાયણ, એ જ આ ધર્મ ભક્તિના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાન છે. એમણે કહ્યું છે, એમણે માન્યું છે એવું નહીં, વાસુદેવ મહાત્મે પણ એ જ કહે છે. વેદોની અંદર જે ઉપાસના કરવા યોગ્ય નારાયણ કહ્યા છે એ એક તમે છો. સર્વૈહી વેદૈહી તમેવ એજ્ય. એટલે કદાચ આ ઉપાસના પદ્ધતિ જે છે ને વાસુદેવ મહાત્મ્યની, એ મહારાજને જે અભિષ્ટ ઉપાસના પદ્ધતિ છે એ જ અહીંયા વાસુદેવ મહાત્મ્યની અંદર કહી છે. એટલે ક્યાંય કન્ફ્યુઝ થવા જેવું નથી. શાસ્ત્રોએ જ આપણને બહુ સ્પષ્ટ, આગળ પાછળનો પૂર્વા પરનો વિચાર કરીએ ને આખે આખું ચેપ્ટર સમજાઈ જાય. રામાનુજાચાર્યે આ પદ્ધતિ શીખવાડી છે. એ જ્યારે પણ અર્થ કરે તો એની અર્થ કરવાની જે પદ્ધતિ છે એ બહુ સરસ. એક શબ્દ કે એક વાક્યને પકડી અને સીધો અર્થ નહીં કરવાનો. કેમ? તો કે વાક્ય કયા ભાવથી કહેવાયું છે એ ભાવને પકડવા માટે આગળ જેટલા વાક્ય કયા હોય એ જોવા પડે. ચેપ્ટર જ્યાંથી ચાલુ થયું ત્યાંથી અને ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી, એટલે ઉપક્રમ અને ઉપસંહાર એ બંનેને તાળો મેળવી અને પછી આખે આખા ચેપ્ટરમાં કોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પ્રતિપાદન થયું હોય એ પ્રમાણે જ આ વાક્યનો અર્થ થાય, આનાથી અલગ ન થાય. અહીંયા જે ચેપ્ટર ચાલે છે એ ધામના વર્ણનનું ચેપ્ટર ચાલે છે અને જ્યારથી ચાલુ થયું ત્યારથી એક અને એક માત્ર નારાયણ એમનું પ્રતિપાદન થયું છે. નારદજીને એમની ભાવના થકી જે દર્શન કરાવ્યું એ એબલ છે, એટલે કરાવી શકે, એટલે એટલા ભાવને પણ એ રીતે લેવો જોઈએ આખે આખા ચેપ્ટરના આધારે. આ અર્થ કરવાની એક પદ્ધતિ છે. હજી આગળ પણ ભગવાન નારાયણ સ્વયં કહેશે, એમના પોતાના જ મુખ્ય નારદજીને કહેશે કે હું આ છું એમ, અને આ બધા મારા થકી સંભવ્યા છે, તમામ અવતારો છે મારા થકી સંભવ્યા છે. એ ઈષ્ટદેવ, એ નારાયણ જે છે એ આપણા ઈષ્ટદેવ છે. એની જ વાત નરનારાયણ ભગવાને પણ કહી જ્યારે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની શરૂઆત હતી. નારદજી બદ્રિકાશ્રમમાં પધાર્યા, પૂજા કરતા હતા નરનારાયણ ભગવાન. નારદજીને આશ્ચર્ય થયું કે હું તો તમારી પૂજા કરું પણ તમે નારાયણ થઈ અને કોની પૂજા કરો છો? ત્યારે નારાયણ ભગવાને કહ્યું કે નારદજી, તમે મારા એકાંતિક ભક્ત છો એટલે તમને રહસ્યની વાત કરું છું કે મારો અવતાર પણ જેમના થકી સંભવ્યો છે એવા જે પરાત્પર નારાયણ છે, જે અક્ષરધામને વિશે બિરાજે છે, એ નારાયણ એમનું હું ધ્યાન કરું છું, એમની હું પૂજા કરું છું, મારા પણ જે અંતર્યામી છે. આ શબ્દો વાસુદેવ મહાત્મ્યના. એટલે તમામ જે અવતારો છે એ નિર્ગુણ મૂર્તિ હોય, સગુણ મૂર્તિ હોય, ઈશ્વરો હોય કે કોઈ પણ હોય, તો એ તમામ અવતારો જેમના થકી સંભવે છે એ સર્વાવતારી નારાયણ તત્વ, એ જ એક ઉપાસના કરવા યોગ્ય છે. અવતારો પણ ઉપાસના કરવા યોગ્ય છે, મહારાજે કહ્યું છે, કારણ કે એમને ને એમને વિશે અભેદપણું છે એમના થકી સંભવવાને. એટલે પણ છતાંય થોડોક ભેદ છે. થોડોક ભેદ એ કેટલો? બહુ જાજો નહીં. નરનારાયણ ભગવાન એ અવતાર છે અને અક્ષરધામને વિશે જે નારાયણ ભગવાન છે અવતારી છે. રામચંદ્રજી ભગવાન એ અવતાર છે, અક્ષરધામને વિશે જે નારાયણ છે એ અવતારી છે. શ્રીકૃષ્ણ ભગવાન એ અવતાર છે અને અક્ષરધામને વિશે બિરાજમાન જે નારાયણ ભગવાન છે અવતારી છે. સ્વામિનારાયણ ભગવાન એ અવતાર છે અને અક્ષરધામને વિશે બિરાજમાન જે નારાયણ તત્વ એ અવતારી છે. તો આ તમામ જે પણ છે એમને વિશે ભગવાન સ્વામિનારાયણે આમનો પણ તોડ આપ્યો છે. લોયાના 18મા વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે જે મત્સ્ય ભાવે ભગવાનને ભજે છે એ ધામમાં જઈને શું મત્સ્ય રૂપ જ દેખે છે? ના, એ ત્યાં નારાયણ રૂપે દેખે છે. કુર્મ ભાવે જે ભજે છે એ કાચબા રૂપે ભગવાનને દેખે છે? નહીં. નૃસિંહ ભાવે ભજે છે તો એ અક્ષરધામને વિશે નૃસિંહ ભાવે? નહીં, એમને નારાયણ રૂપે જ દર્શન થાય છે. હવે જ્યારે એ જ બધા અવતારોને ધરે છે એટલે જેટલા પણ અવતારો છે એમનો આશ્રય કરીએ એટલે કલ્યાણ તો થાય જ. મહારાજ એમ કહ્યું કે પૃથ્વીને વિશે જેટલા પણ રામકૃષ્ણાદિક રૂપી અવતારો થયા છે તો એ ધ્યાન કરવા યોગ્ય છે, એ આશરો કરવા યોગ્ય છે, એમના થકી કલ્યાણ થાય છે. કારણ કે ભગવાન નારાયણની શક્તિ કામ કરે છે અને ભગવાન નારાયણ પોતે અવતાર રૂપે થયા છે, એટલા માટે જ્યારે આ અવતારી તત્વ છે એ આ પૃથ્વી ઉપર પધારે અવતાર લઈને, તો પછી અવતાર અને અવતારીની વચ્ચે ભેદ કેટલો? બંને એક સમાન જ હોય, એક જ સામર્થ્ય બધું જ અંદર આવેલું છે તોય, તો કે હા, થોડોક ભેદ કરો. એક દ્રષ્ટાંતથી સમજાઈ જશે. સૌભરી ઋષિ હતા, માંધાતા રાજાની 50 કન્યાઓને એ પરણ્યા, અને પરણ્યા પછી એ 50 રૂપે થયા. સૌભરી ઋષિ એ 50 રૂપે થયા, એટલે 1 રૂપે તો એ હતા ને, એ એક શરીરમાંથી બીજા 49 શરીર છે એ સૌભરી ઋષિના જ થયા. થયા કે નહીં? બધા જ એક્ઝેક્ટલી એટ ટુ ઝી સેમ ટુ સેમ, ભૂલી જવાય એકબીજાને જોઈને. હજી સગા ભાઈ હોય તોય, જોડિયા હોય, સગા કરતા આપણે એમ કહીએ જોડિયા ભાઈ હોય, ભગો અને મૂળો, તો એમાંય લાંબો સમય રહી એટલે ખબર પડી જાય. પણ આ સૌભરી ઋષિના 50 રૂપમાંથી ખબર ન પડે કે કયું રૂપ મૂળ છે. તો 50-50 રૂપ એક જ સરખા. આ પૃથ્વીને વિશે જેટલા પણ અવતાર ધારણ થયા છે પુરુષોત્તમ નારાયણના, એ બધા જ એક જ સરખા, કારણ કે એ જ પુરુષોત્તમ નારાયણની તમામ શક્તિ એ સહિત એ અવતારો ધારણ થયા હોય. ભલે પછી વપરાણી જે તે કાર્ય પ્રમાણે વપરાણી હોય એ વાત અલગ છે, પણ એ પુરુષોત્તમ નારાયણની શક્તિ તો એમની અંદર છે જ. તો એ તમામ અવતારો અને જે અવતારી છે એને વિશે કોઈ ભેદ, આ સૌભરી ઋષિના 50 રૂપ એમને વિશે કોઈ ભેદ? એક દ્રષ્ટિએ કોઈ ભેદ નથી, અભેદપણું છે. કારણ કે એ 50-49 સ્વરૂપની અંદર એક જ આત્મા બિરાજે છે, એક જ શક્તિ કામ કરે છે, સૌભરી ઋષિનો આત્માને સૌભરી ઋષિની શક્તિ. બરાબર, એ દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. પણ હવે એક ભેદ ખરો, કયો ભેદ? તો કે સૌભરી ઋષિનું જે મૂળ રૂપ છે એ રૂપ, એમાંથી આ 49 સર્જન થાય. હવે આ 49 ભેળા થઈ અને એ એક જે રૂપ છે એને પોતાનામાં વિલીન ન કરી શકે, પણ એ એક જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સૌભરી ઋષિ આ 49ને વળી પાછા પોતાનામાં વિલીન કરી શકે. આટલો ભેદ ખરો કે નહીં? અને પછી ભાગવતની અંદર લખ્યું છે કે જે દિવસે સૌભરી ઋષિને જ્ઞાન થયું અને પશ્ચાતાપ થયો કે હું કઈ જગ્યાએ આવી ગયો, હું તો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરનારો ઋષિ હતો. એમણે 50-50 રૂપમાંથી 49 રૂપને સંકેલીને પોતાના મૂળ સ્વરૂપને વિશે વિલીન કરી દીધા. એમ જે આ અક્ષરધામને વિશે બિરાજમાન નારાયણ તત્વ છે, જે અવતારી છે એ, અને જે અવતાર આવે છે એ, એમને વિશે જાજો ભેદ નહીં. આ બધા જ અવતારો ભેળા થઈ અને નારાયણ તત્વને પોતાને વિશે વિલીન ન કરી શકે, પણ એક નારાયણ તત્વ આ તમામ અવતારોને પોતાને વિશે વિલીન કરી શકે, આટલું સામર્થ્ય એમને વિશે છે. બદ્રિકાશ્રમને વિશે જે મુક્તો છે, નરનારાયણ ભગવાનની ઉપાસના કરે છે, વાસુદેવ નારાયણની ઉપાસના કરનારા નિરન્ન મુક્તો શ્વેતદીપને વિશે છે, આ બંને ધામ તો આલોકને વિશે જ છે. હલો, આમાં જ આવ્યું ને વાસુદેવ મહાત્માની અંદર કે ભૂલી ગયા? મેરુ પર્વત ઉપર શ્વેતદીપ ધામ છે અને હિમાલયને વિશે બદ્રિકાશ્રમ છે. આ બંને ધામની અંદર જે મુક્તો છે એ મુક્તો જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે એ ધામને વિશે રહેલા ભગવાન અને એ મુક્તો કઈ જગ્યા ઉપર જાય? પ્રલય થાય ત્યારે તો બધું જ જાય ને, પૂછવું પડે. એ તમામ મુક્તો, એ નરનારાયણ ભગવાન અને વાસુદેવ નારાયણ ભગવાન સહિત એ જે નારાયણ તત્વ છે એમને વિશે લીન થઈ જાય. વળી પાછો સૃષ્ટિનો સર્ગ થાય ત્યારે વળી પાછા પ્રગટ થાય. એક એક બ્રહ્માંડને વિશે 4-4 નિર્ગુણ મૂર્તિઓ છે જીવાત્માના કલ્યાણને માટે, અને 6 સગુણ મૂર્તિઓ જીવાત્માના કલ્યાણને માટે છે. વળી પાછા એ આ પૃથ્વી લોકને વિશે અવતારો ધારણ કરી અને જીવાત્માને વિશે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, એકાંતિક ધર્મનું સ્થાપન કરીને જીવાત્માને કલ્યાણના માર્ગે આગળ વધારે. આટલો ભેદ છે. આપણે જે ઉપાસના કરીએ છીએ એ ઉપાસના બદ્રિકાશ્રમને વિશે રહેલા નરનારાયણ ભગવાન એમના પણ અંતર્યામી એવા નારાયણ ભગવાન એમની ઉપાસના કરીએ છીએ. આપણે જે ઉપાસના કરીએ છીએ એ આપણને જે મળ્યા સ્વામિનારાયણ ભગવાન, એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ એ ઋષિકેશની શિબિરમાં સમજાવતા હતા. સ્વામી કહે કે સ્વામિનારાયણ ભગવાન એટલે ધર્મ અને ભક્તિ દેવી થકી જે પ્રગટ થયા એ એકલા જ નહીં પણ જે અક્ષરધામને વિશે બિરાજમાન છે, સોયમ સ્વામિનારાયણો, એ આ આ આ કનેક્શન થવું જોઈએ ત્યારે ઉપાસના પૂરી થાય. એ નારાયણ તત્વને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ. વૈષ્ણવ ભક્તો છે શ્રી કૃષ્ણ નારાયણ કહે છે, લક્ષ્મીનારાયણ કહે છે, વાસુદેવ નારાયણ કહે છે, પણ એ બધાને આવી રીતે લિંક કરવામાં આવે તો, અને એ લિંક કરતા પણ નરનારાયણ ભગવાને નારદજીને શીખવાડ્યું કે મારા અવતાર એ છે ને હું એનું ભજન કરું છું ને તમને પણ એ દર્શન થશે, જાઓ અને હવે પછી તમે જે મને જોશો એ રૂપે જોશો. એ આ આ એ ઉપાસના કરવા યોગ્ય એક અને એક માત્ર નારાયણ છે. સર્વે હિ વેદૈહિ ત્વમેવ એજ્ય, તમે પૂજા કરવા યોગ્ય છો, ઉપાસ્ય, ઉપાસના કરવા યોગ્ય છો, જ્ઞેય એવ, તમે જાણવા યોગ્ય છો. એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ, એકને જાણી લઈએ એટલે બધું જ જણાઈ ગયું. જ્ઞેય, જાણવા યોગ્ય છો. નિરૂપિતોસી ભગવન સર્વ કારણ કારણમ, તમામ કારણના પણ કારણ, કારણ એટલે આ જગતના જે કારણ છે વિરાટ નારાયણ એમના કારણ, પ્રધાન પુરુષ એમનું કારણ, મહાપુરુષ એમનું કારણ, અક્ષર બ્રહ્મ એમના પણ કારણ, સર્વ કારણના કારણ. સર્વ શબ્દ વાપરી દીધો, જેટલા પણ આ જગતની અંદર કારણ છે એ તમામના કારણના પણ કારણ એ પુરુષોત્તમ નારાયણ, એમની આપણે ઉપાસના કરીએ છીએ. કેટલા મોટા ભાગ્યશાળી છીએ, થોડોક વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. ટાઈમ થઈ ગયો છે પણ હવે પ્રસંગ નીકળ્યો છે એટલે વાત કરી દઈએ, એટલે આગળ પછી આગળની કથા થાય. એક ક્ષુલ્લુક ક્ષુદ્ર જીવાત્મા એવા આપણે છીએ કે નહીં, તુચ્છ જીવાત્મા. આ બ્રહ્માંડની અંદર અનંત કોટી આત્માઓ છે, કેટલાકને શરીર મળ્યા છે, કેટલાકને શરીર પણ મળ્યા નથી. જેમને શરીર નથી મળ્યા એ બધા જ આત્માઓ તો એમના મૂડે છે. એટલે આપણને જેવું શરીર મળ્યું છે એવું એવા શરીર નથી મળ્યા, બાકી તો શરીર વગર આત્મા રહી પણ નથી શકતા. હવે ખીચો ખીચ આ બ્રહ્માંડ આત્માઓથી ભરેલું છે અને આવા અનંત કોટી આત્માઓ, જે આત્માઓને તો ભગવાનનો સ્પર્શ શું પણ ભગવાનના નામનું શ્રવણ પણ નથી. કર્મના આધારે કેટલી યોનિઓની અંદર ગોથા ખાય છે અને આપણે પણ ખાઈએ જ છીએ, ખાતા ખાતા જ અહીંયા આવ્યા છીએ. ક્યારેક મચ્છર રૂપે, ક્યારેક કીટભ્રંગ રૂપે, ક્યારેક ઈયળ રૂપે, ક્યારેક શેરડીમાં ઈયળ રૂપે થઈને સિંચોડામાંથી નીકળી ગયા હશું. કર્મના આધારે ક્યારેક દહીંની અંદર બેક્ટેરિયા રૂપે અને કેટલાયના ખવાઈ ગયા હશું, ચવાઈ ગયા હશું. કાળના ચવાણા રૂપે આપણે થઈ ગયા. આવી રીતે ભટકનારા આપણે કંઈક એવા આપણા સુકૃત, અથવા તો કહીએ કે પુરુષોત્તમ નારાયણની ઈચ્છા, આપણા સુકૃત કરતાય તે પુરુષોત્તમ નારાયણની ઈચ્છા, અને એમણે એવો સંકલ્પ કર્યો કે આ જીવાત્માને મારા સ્વરૂપની ઓળખાણ થાય, મારો યોગ થાય, અને આજે આપણને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું. પુરુષોત્તમ નારાયણને આ પૃથ્વી પર આવવું એમના 200-250 વર્ષ થવા, અને એ જ સમયની અંદર આપણને મનુષ્યનું શરીર આવવું. પુરાણી સ્વામી એમ કહેતા કે તાયે તકે તક થઈ ગઈ છે, તાયે તા આવી ગયો છે. અને એ અરસાની અંદર મનુષ્ય શરીર તો ઘણા બધાને મળ્યું, પણ આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા, આપણને એમનો આશ્રય થયો. અને એમાંય આપ કોઈક સાધુ હશે એ ઘેરેથી પકડીને લઈ આવ્યા હશે કે હાલો છોકરા ગુરુકુળમાં ભણવા, કે બાંય જાલીને કાઢી લીધી બારણે રેલોલ. ભગવાનની ઓળખાણ થઈ, ભગવાનના આશ્રય આવ્યા. અને એ ભગવાન કેવા, અનંત કોટી બ્રહ્માંડના ધણી, સર્વ અવતારના અવતારી, અક્ષરધામને વિશે જે નારાયણ બિરાજે છે એ નારાયણ, એમની સાથે આપણો સંબંધ થયો. એ આપણા સ્વામી, આપણે એમના સેવક. આ આપણી ઉપાસના, સ્વામી સેવક ભાવની ઉપાસના. અને જે દિવસે આપણું આ શરીર છૂટશે, તે દિવસે આ શરીરમાંથી જે અક્ષરરૂપ એવો આત્મા એ બહાર નીકળશે, પુરુષોત્તમ નારાયણ અને ભાગવતી તનુ આપશે. અને આ જે અક્ષરધામનું વર્ણન થાય છે એ જ જગ્યા ઉપર પુરુષોત્તમ નારાયણ લઈ જશે આપણને, અને અનંત કોટી મુક્તોને ઓળખાણ કરાવશે. અને ઘડીક વાર આપણને એમના ખોળામાં પણ બેસાડશે. વાહ, કેમ કાળ માયા અને કર્મના માથા ઉપર પગ દઈ અને તમે આટલે સુધી પહોંચી ગયા. હવે જેટલો સમય કોઈને 20 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ જે પણ બાકી છે, એ આપણે એ ભાવથી એ સંબંધને દ્રઢ કરીને જીવીએ અને એમનું ધ્યાન રાખીને એમણે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કહીએ, એટલે પ્રાપ્તિ થઈ ગઈ. અનંત કોટી બ્રહ્માંડો જે પુરુષોત્તમ નારાયણને ગણતરીમાં નથી, એમને એ બ્રહ્માંડની અંદર અનંત કોટી આત્માઓમાંથી એક તુચ્છ આત્માને સિલેક્ટ કર્યો અને ક્યાં સુધી પહોંચાડી દીધા આપણને. રામેશ્વરમની અંદર એક સામાન્ય પરિવારની અંદર જન્મ થાય, સામાન્ય શાળાની અંદર ભણે અને એ દેશના પ્રેસિડેન્ટ થઈ જાય અબ્દુલ કલામ, તોય આપણને આશ્ચર્ય થાય છે. થાય છે કે નહીં? તો એના કરતા એ મોટું આશ્ચર્ય આ છે કે સામાન્ય જીવની જેમ ક્યાંય રખડતા હતા, કર્મની અંદર ગોથા ખાતા હતા, અને આજે પુરુષોત્તમ નારાયણનો સંબંધ થઈ ગયો અને એમની પાસે બેસી ગયા. જેટલું આમાં રાજાનું રાજ્ય એટલામાં, જ્યાં સુધી એમની દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પહોંચે. જેટલામાં એમનું ચાલે, જેટલું એમનું સામર્થ્ય, જેટલા એમના ગુણો, જેટલું એમનું ઐશ્વર્ય, બધું જ આપણું કેટલે સુધી પહોંચી ગયા. આ ઉપાસના છે, સ્વામી સેવક ભાવની ઉપાસના. એટલે આપણા જેવો ભાગ્યશાળી, થોડોક જો શાંતિથી બેસીને આવો વિચાર કરીએ ને તો રૂવાડા બેઠા થઈ જાય એવો યોગ આવ્યો છે. હું તો આપણી જેટલી પણ ગાફલાઈ છે અત્યારે, ક્યારેક ક્યારેક જે આપણને માયા ખેંચી જાય છે ને, સાવધાન થઈ જવાય. માટે પુરુષોત્તમ નારાયણના સંબંધનો નિત્ય વિચાર કરી અને એમના ઉપાસના એમનો વિચાર કરીને આપણે ઉપાસનાને હૃદયમાં દ્રઢ કરીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે જેવા અક્ષરધામમાં બિરાજમાન છો એવા જ પ્રગટ પ્રત્યક્ષ અમારી નજર સમક્ષ અને અમારા હૃદયમાં સદા બિરાજમાન છો. અમે તમારી એ ભાવે ઉપાસના કરી શકીએ, તમારા ગુણો એમને અમે પ્રાપ્ત કરી શકીએ, તમારા સંબંધને અમે વધારે ઘનિષ્ઠ બનાવી શકીએ અને એમના આધારે અમારા જીવને વિશે બળ પ્રાપ્ત થાય એવી કૃપા અમારા ઉપર સદાને માટે કરતા રહેજો. એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. ખૂબ સુંદર વાસુદેવ મહાત્માની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ જેમ લખ્યું, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હર જોરે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાર જોરે. આવતીકાલે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે. 12 કલાકનું ધૂન ભજન સંકીર્તન દ્વારા એ મહારાજનું વિશેષ આપણા મનની અંદર સ્મરણ થાય, જેમનું મહાત્મા આપણે સાંભળીએ છીએ એ મહારાજના સ્મરણ સાથે આવતીકાલે 12 કલાકની અખંડ ધૂનનું આપણે આયોજન કર્યું છે. પ્રાર્થના મંદિરમાં સવારે 6 વાગ્યાથી 1 વાગ્યા સુધી પુરુષ ભક્તો અને બપોર પછી 1 થી 6 વાગ્યા સુધી મહિલા ભક્તો અખંડ ધૂનની અંદર જોડાવાના છે, તો જે કોઈ ભક્તોને સમયની અનુકૂળતા હોય જરૂરથી આવતીકાલે જોડાજો. બીજું, આજે ધૂન પ્રસાદ અને ઠાકોરજીના થાળ જેમના યજમાન પદે જેઓ રહ્યા છે એવા છગનભાઈ પાંભર, એમના સુપુત્ર ધવલભાઈ જયભાઈ બંને અહીંયા પૂજ્ય સંત વલ્લભ સ્વામી પાસે આવશે. ફરીથી આજે એમણે ભક્તોને માટે અલ્પાહારનો શુભ સંકલ્પ કર્યો. દિનેશભાઈ ધીરુભાઈ નંદાણિયા, એમના સુપુત્ર કૃણાલ કુમાર, એમનો જન્મદિવસ છે. મનસુખભાઈ દોમડિયા, મનીષભાઈ જીવરાજભાઈ ચાંગેલા, સુપુત્ર તાપસ અને ઋષિ. વિતલ કુમાર દિનેશભાઈ ગજેરા, એમનો પણ જન્મદિવસ છે. પ્રેમજીભાઈ કોઠિયા, હેત મનોજભાઈ ઘેલાણી, જન્મદિવસ છે. ડૉક્ટર વાસુ સુરેશભાઈ કપૂરિયા કપૂપરા, કિશોરભાઈ વિષ્ણુ પ્રસાદ દવે, અક્ષર નિવાસી નવીનભાઈ ટાંક, હસ્તક અશોકભાઈ, અક્ષર નિવાસી સુરેશભાઈ ટાંક, ધીરુભાઈ ટાંક, રમેશભાઈ ટાંક અને ગોવિંદભાઈ ટાંક, આ તમામ ભક્તો તરફથી આજે ધૂન પ્રસાદ અને ઠાકોરજીના થાળ છે. એકવાર તાળીઓથી તમામ ભક્તોને વધાવીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, તમામ ભક્તોના હૃદયમાં મહારાજ સ્વયં બિરાજી, એમને અંતરથી સુખ આપે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજની સભાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.